સંસારી અવસ્થાઓ એનો કેવી રીતે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ એમાં શું શું આવે? એટલે દાખલા તરીકે જેટલું છે સંસારી અવસ્થા બધી એમાં બીજું પણ એવું વાક્ય જેમ સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીના તમામ ભૌગોલિક પર્યાયોનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. શુદ્ધાત્મા એ જ કેવું જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ એ કેવળ જ્ઞાન. પેલું વાક્ય પણ એક આવે છે એટલે ચંચળ ભાગના ભાવો નિશ્ચેતન ચેતન ના છે. ચંચળ ભાગના ભાવો નિશ્ચેતન ચેતન ના છે. શુદ્ધ ચેતન જે અચળ છે તેના તે ભાવો નથી. ચંચળ ભાગના ભાવો નિશ્ચેતન ચેતન ના છે. શુદ્ધ ચેતન કે જે અચળ છે તેના તે ભાવો નથી. એટલે વ્યવહાર ચરણ વિધિમાં વાક્ય છે. એટલે નિશ્ચેતન ચેતન કીધા એને. ચંચળ ભાગના ભાવો નિશ્ચેતન ચેતન ના કીધા. આત્મા અચળ છે અને ભીખે ભીખે બધો ચંચળ છે. માયા લોક રાગ દેશ શરીર બરીર બોડી બોડી હાથ પગ નાખ એના હાથને હાથને મેરેજ એલર્ટ કરે છે. એની વાત થાય એ બધું ચંચળ છે. કેમ શું લઈશું કહ્યું સંચય ભાગ ના ભાવો નિશ્ચેતન ચેતન ના છે. આ નાખી ભૂતગલ ના મિશ્રચેતન ના કહેવાય. મિશ્રચેતન મિશ્રચેતન અને નિશ્ચેતન ચેતન માં ભેદ પાડે છે ને. ચેતન જેવું કઈ છે ને ચેતન જેવું દેખાય નહીં. એટલે મિશ્ર ચેતન માં જીવતો ભાગ છે ત્યાં સુધી મિશ્ર ચેતન કીધું અને નિર્જીવ ભાગ છે એટલે નિશ્ચેતન ચેતન કીધું. એટલે મિશ્ર ચેતન અને નિશ્ચેતન ચેતન માં ફેર છે ને. એટલે જીવતું છે અને આ મિશ્ર ચેતન જીવતું કીધું. જીવતું કોઈ નહીં એવું કહ્યું ને. કોઈ જીવતું નહીં બહુ મિશ્ર ચેતન ને આ ચેતન દેવું છે તે પાવર ચેતન કહેવાય. પાવર ચેતન પાવર પૂરો થઈ રહેલો ખલાસ થઈ જાય ના પણ એવા પાવર પૂરો થયો. મિશ્ર ચેતન પાવર પૂરો થઈ રહેલો ઉડી જાય. એટલે વાક્ય એવી કઈ છે પેલો પેલા અવળા ભાવ કરે ત્યારે મિશ્ર ચેતન થાય છે. ત્યારથી મિશ્ર ચેતન થાય છે પછી એ બંધાય પરમાણુ મિશ્ર ચેતન થી બંધાય છે. કેદારે હોતું નથી મિશ્ર ચેતન બંધાય છે. બંધાય છે તે ઘડીએ મિશ્ર ચેતન હોય છે અને ડિસ્ચાર્જ વખતે નિશ્ચેતન ચેતન હોય છે. એ બધું એકનું એક જ ચેતન જ કહેવાય. જુદા જુદા શબ્દો મૂકું તારા ત્યાં સમજે બઉ સારું સમજી જાય, સ્પષ્ટ છે એકદમ. આત્મા ની હાજરી થી પાવર ઉપર થાય તારો કે બુદ્ધિશાળી હોય શોધખોળ કરી છે ને, આનાથી પેલું ખસી જાય અખતરા કરે નીચે ઉપયોગ ની વાત નીકળી હતી ને, ચલો એકલા બેઠા હોય એટલે કે અવકાશ ના સરપ્લસ ટાઈમ માં ઉપયોગ ગોઠવણી બરોબર છે, પણ બોલતી ઘડીએ ઉપયોગ જાગૃતિ એ કેવી રીતે રહી શકે? શું બોલતી વાતો કરતા હોય વાતો ચિત્તોમાં, કારણ એ પૂરું થાય ને પછી બધું શરૂ થાય, એટલે એ પીરિયડ બોલતા એટલે બોલવાનું શરૂ થાય ત્યારથી બોલવાનું પૂરું થાય ત્યાં સુધીમાં બહુ એક્ઝેક્ટ હોતું નથી બધું. દેહ નું એટલું કાર્ય એવું છે કે દેહ નું કાર્ય ચાલતું હોય બીજું કાર્ય કરી શકે, અને મન અને વાળી નું એક હોય તો બીજું ના આવે. એટલે દેહ નું કાર્ય જુદું અને ઉપયોગ જુદો એવું રહી શકે, એ રહી શકે કાયમ ને માટે, કાયમ ને માટે વાણી અને મન વખતે સાથી ના રે, મન વખતે મન વિચારવો પડ્યું હોય તો એને ધ્યેય તરીકે રાખે જુએ તો ઉપયોગ કહેવાય. શું મન સદ વર્કિંગ માં હોય ને ધ્યેય તરીકે ના જોઈએ તો પછી એ ઉપયોગ ના રહે. એટલે સરપ્લસ ટાઈમ હોય એટલે વ્યવહાર ના કાર્ય ના હોય તે ઘડી એક આ અમુક અંશે રહી શકે એટલે જુદાપણા નું, પણ જયારે વર્કિંગ માં હોય ને ત્યારે અપજું ખવાઈ ગયું હોય. એટલે વાણી તે ઘડીએ પણ વાણી નું પણ એક્ઝેક્ટ જુદું ના રહી શકે, એમાં ઉપયોગ કેવી રીતે રહી શકે, એમાં ઉપયોગ રાખવો હોય તો કેવી રીતે એટલે વાણી વખત નો અને મન નું વર્કિંગ વખત નો. તો વાણી એને લક્ષી ને રાખે તારે, એને અનુલક્ષી કરે તારે, એને અનુલક્ષી ને કરે એટલે તો જ રહી શકે ઉપયોગ. આપનો આપ બધા પ્રકારની વાતો કરતા હો છો, આપનો બધા પ્રકારની વાતો કરતા હો છો, કોઈ પેલો હીરા ઘસવા વાળો આવે તો એનો પેલો હીરા ઘસવા વાળો આવે અથવા કોઈ કારખાના વાળો આવે તો એને બધા ફેસીસ આપ પૂછતા હો છો, છતાં ઉપયોગમાં હો છો આપ, એ કેવી રીતે બને છે? આ બાજુ સંપૂર્ણ આખો વ્યવહારની જ બધી એ ઉપયોગ ના કહેવાય, જાગૃતિ કે જાગૃતિ કે બીજું કામ ના થાય ઉપયોગ એટલે બીજું કામ, ઉપયોગ એટલે બીજું કામ, બીજું કામ એના સમજાયું. એટલે આ વાણી આ કામ કરતી હોય ત્યારે બીજું ઉપયોગ ના હોય શકે, એટલે ઉપયોગ રહી ના શકે તે ઘડીએ. હું પોતાનું બોલે તો કેવે અનંત જાણવા છો, દર્શન વાળો છે, બોલો રવિવારની બસ વાત ને ઉપયોગ કહેવાય. કઢી બનાવો, દાળ ભાત બનાવો, એ ના આવે. એટલે એમાં કેવી રીતે વર્તે, કેવું વર્તે એને? તે વખત આનો માણસ કે નથી થાય એવું કરીએ ત્યારે જાગૃતિ નથી લાગે તે કરો. આગ્રહ ના કરે કે એવું કે ના કરે. બધા ગુ ના કરે જાગૃત રીતે, જ્યાંથી જાગૃત થાય કદાચ ગુના થાય. એવું ખરું જાગૃતિ માં પેલો વાણી પર છે, પરાધીન છે, એવું બધું રે, એટલે રેકોર્ડ વાગે છે ને એવો બધો ઉપયોગ હોય જાગૃતિ માં? વાણી રેકોર્ડ વાગે છે, પર છે, પરાધીન છે, એવું એવું રાખીએ બધું રે. ફૂલ આવે ભાકલ પૂછે છે જમતી વખતે, એટલે બોલતી વખતે ઉપયોગ ના રહી શકતો હોય તો જમતી વખતે ઉપયોગ કેવી રીતે રહી શકે? જમતી વખતે રહી શકે કેવી રીતે રહી શકે? એમાં સાત નો ઉપયોગ ના રાખે, બીજી જગ્યાએ રાખે. જો સાત છે એવો ઉપયોગ ના રાખતો બીજી જગ્યાએ, એટલે બીજી જગ્યાએ, એટલે ક્યાં ઉપયોગ રાખો છો? ગોઠવી શકે એમ, આ ઉપયોગ છોડી દે એથી. એટલે આ બીજી જગ્યાએ પેલું ઉપયોગ, એટલે બીજી જગ્યાએ કીધું એ બીજું કામ, એટલે આખી ખોરાક ની ક્રિયા ચાલતી હોય છતાં બીજી જગ્યાએ એ ઉપયોગ કહેવાય. અમારે શુદ્ધ જોયો, બીજા જોયું, કોઈ બિલાડી જતી હોય બિલાડી શુદ્ધ જોવી, બરોબર. અને પાસે ત્યારે પાણી લાઈન પાસે ઉપયોગ કેવા ઉપયોગ જાય પેલું ઠંડુ લાગે એમાં જતું રહે, એટલે એનો ઉપયોગ લીધો પેલું બંધ. આને ઉપયોગ નથી ગણાતો, અને આ શુદ્ધાત્મા નું હોય એને ઉપયોગ ગણાય. આ ઉપયોગ જ કહેવાય ને, ઉપયોગ જ કહેવાય. પાછળ તો ચિત્ત પેલું ઠંડુ લાગે એટલે ચિત્ત ગયું કેવાય ને? ના, કોઈ ઉપયોગ જ કરે ચિત્ત ગયું અને આખો ઉપયોગ ગયો. ચિત્ત નહીં, બધું બધું આખું અંતર્ગત એનો ફેર કેવી રીતે પડે? ચિત્ત ગયું હોય અને આખો આખું અંતસ્કરણ ગયું, આખો ઉપયોગ ગયો, એનો ભેદ કેવી રીતે પડે? ધીમે ધીમે જવાનું છે, આપડે એકદમ ચાલુ પાણી બધું જોઈએ. પુસ્તક માં તો થઈ ગયા છે દાદા વાત કરતા લાગે છે દાદા સાથે વાત કરતા એનું હા ભાઈ એવું લાગે વાક્ય વાક્ય આમ પાવરફુલ છે કે બધી પૂરી કરેલી લોકો કહે ને કે થોડા વખત ત્યાં ચૌદ આપતો વાળી શાસ્ત્ર તરીકે ચાલશે કે શાસ્ત્ર શાસ્ત્ર સમજાતો નથી આ તો ચોખ્ખું સમજવું પડે એવું એક અમારા પટેલ ડાક્ટર હતા નાયના કે ગુજરાતી વાંચતા નથી ફાવતું ભાઈ તો કહે કે ઇંગ્લિશ સભાવજો હું એના પૈસા આપી દઈશ 24,000 રૂપિયા મોકલી આવ્યા પોતાનું નથી સમજ્યું પડે એમને ગ્રાહક હોય ગુજરાતીમાં સમજ પડે છે તો ના સમજ પૂછીશું કહું ને ઇંગ્લિશ સભા દીધી એમને એક પુસ્તક આવ્યું હોય મારા મુશ્કેલી થતી હતી સત્યનારાયણ સિંહ ને સ્વસ્તિક એ સિમ્બોલ નું મહત્વ કેવી રીતે છે એ બે છે ઓમ તો આ પંચ પંદર છે પંચ પાઠ કરે બધું આવી ગયું આ દુનિયામાં જેટલા મહાત્મા નું કીર્તન છે ઓમ આવી ગયા સમજાવ ગાય તો નફા પછી લાભ જેવો જોયો ના થાય નમો અરિયંતાણ નમો શુદ્ધાયણ નમો અરિયમ આ બધા પાંચ ને ભેગા કરે એ નમો આ પંચ પંદરથી ગણાય પણ બિંદુ સંયુક્ત હોય તો મુખ્ય જાય ઓમકાર બિંદુ સંયુક્ત ઓમકાર બિંદુ સંયુક્ત હોય તો ઓમ કરીને બિંદુ એ સાથે સમજવામાં આવે તો મોક્ષ થાય ઓમકાર બિંદુ સંયુક્ત એટલે શું કે જ્ઞાન પામેલો હોય નવકાર મંત્ર બોલે જ્ઞાન પામેલો હિન્દુ સંયુક્ત એટલે પોતાના સ્વરૂપ જ્ઞાન સાથે હોય ઓમકાર બિંદુ સંયુક્ત નિત્ય ઉદાહરણ થી જ્ઞાન યોગી નો સ્વસ્તિક નું પૂછે છે એ સિમ્બોલ નું શું ચાર ગતિ નું છે ચાર ગતિ વચ્ચે મોક્ષ આવે છે વચ્ચે ચાર ગતિ છે ગાડી ની રમત રમ્યા નથી સ્વપ્નવાદી સ્વતા બંધ ગાડી મારે ચાલે મારે પોતાની સમજણ પૂર્વક ની લોક દેખે એટલું એ પી નાખે નામ તારી દેખા દેખી ગાયો ગયો બધું દેખા દેખી માણસો દેખા દેખી એમ વિચારશીલ માણસ એકલા સુધા કોપ પીયા તાનો કે એટલે કેવડો હતો આવડો હતો કે આવડો હતો આવડો હતો મોટો કોપ હતો કોપ પીયા મગનભાઈ ઉપરથી મળે ઉપર ચોટી હોય ઈચ્છા એ તૂટતું નથી અહીંયા આગળ જતું નથી બરોબર છે છોડવાની ઈચ્છા ઉપર ઉપર થાય હૃદય થી નહી પકડી રાખેલું હોય અને એ લોકો પકડી નથી રાખેલું કોઈ નું ઉભું થાય પેલા કશું કોઈ પ્રસંગ બને સહેજ ઉભું થાય પણ જ્ઞાન થી ઉડી જાય એ વસ્તુ તરત ઉડી જાય કલાક બે કલાક રહે ને ના ના તરત ઉડી જાય રહે નઈ રહે ભૂચાળો ઉભો ના કરે ભૂચાળો ઉભો ના કરે ઉભું ના થાય બધું ઉભું થાય અવળું ઉપર દોષ ના દેખાય એટલે કરતા જેવું ના રહે બધું દોષ ના દેખાય એવું દ્રષ્ટિ થઈ ઉકેલો જાય ગયો તમ કોઈ દેખાય કોઈ દાદા સાહેબ દેખાય નહીં ના સોલ્યુશન કરી નાખો ભાઈ સોલ્યુશન કરી નાખો દેખાય ને તું વારી લો ભાઈ ખોટું છે ના એવું નઈ આમ મળતી હું પ્રજ્ઞા બોલે કે એને કર્યું છે એને કર્યું છે એવો પ્રજ્ઞા ના ના એ તો વ્યવસ્થિત છે એ તો શુદ્ધાત્મા છે એવું નિવારણ થઈ જાય કરતા કોણ છે ફરી કહ્યું પછી ક્યારેક એવું થઈ જાય કે આવા જ્ઞાને કરીને જ્ઞાન થી જોવા જઈએ દોષ નથી પણ વ્યવહાર થી એવું કેવાય એવું પછી મારી રહેતા વ્યવહારમાં હતો જ નહીં વ્યવહારમાં કહેવાય નહીં એવું પછી મારી ઉભું થાય ખરું વ્યવહાર કહેવાય નહીં વ્યવહાર કહે ઉભું થાય વ્યવહાર થી આવું ના હોવું જોઈએ એવું રહે પાછું ક્યારેક આવું ના હોવું જોઈએ એવું રહે ખરું ક્યારેક ઉપાધિ ને દુઃખ તો એનો છે જ નહીં જાણ, તારી જગત એ અટકતી નહીં ને, દેખાતો નથી ને તારા ભાઈ ને દેખાયા કરે છે આપણે એવા કેવા મૂર્ખ કેવું થાય ફાયદો તો એ થાય અજ્ઞાન બની જાય, કોણ પછી તારી ચાલી કરે તો મનમાં પછી મારા ગુનાથી ચાલી કરે વ્યવસ્થિત લેવો પડે આશરો અમને મારા રીતે એવું બોલા લેવો પડે ને એમને જ્ઞાન સ્થિત કરે એટલે બીજા વાક્ય બધા હાજર વધારે થઈ જાય એટલે વ્યવસ્થિત આમ એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એવું બધું એટલે વ્યવસ્થિત શબ્દ ના આવે પણ આ રીતે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ઉભું થાય પછી એટલે એ વાણી અહંકાર મન એ બધું આમ એવા પૃથ્થકરણમાં બધું ચાલતું હોય એટલે આ શબ્દ પ્રયોગ ના હોય પણ આ તરફની બધી એ હોય પૃથ્થકરણ હોય આખું પેલો વર્તન જે દેખાય છે ને એ તો પેલું બનેલું પણ અંદર ખાને જોવા જઈએ તો એટલે પેલું ઉભું થાય પછી તરત જ એની પાછળ બ્રશ ફર્યા જ કરતું હોય દાદા એક વાત કહ્યું મને એટલે પાછા દરસ પેલા એટલે આખા દિવસ ના દોષો રાત્રે સુતા પેલા ધોઈ નાખવાના એક બાકી ના રહેવો જોઈએ વાસી ના રહેવું જોઈએ એટલે એક ખાસ રાત્રે સુતા વખતે એ ખાસ કરવાનું અડધો કલાક કલાક જે થાય છે દોષિત કોઈ છે નહીં તો તમને આપણે ચિત્ર ચિત્ર કહીશું આપણે અને આખું એટલે રિયલ વ્યૂ પોઈન્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ પછી વ્યવસ્થિત એટલે એ ઇટસેલ્ફ જ કહે ને પેલો પછી ભોગવટો હોય તો ભૂલ પોતાની હોય છે એવી આને ખબર પડે એટલે તરત જ પછી સામા ઉપર નિમિત પાસે ના જાય પણ પોતાના સોલ્યુશનમાં ઉભું થાય અને પોતાની ભૂલ છોડાવી નાખે અંદર નિમિત્ત રત્ન પડ્યા બીજી ભૂલ ઉભી કરે જૂની ભૂલ તો બેસતો નહીં નવી ભૂલ ઉભી થાય શબ્દ જેટલા બધા એ છે અસરકારક જ્ઞાન એ રીતે હાજર થઈ જાય રથામણ થાય એડજસ્ટ થઈ જાવ પેલા સહન કરી લે પછી સોલ્યુશન થાય એવું રહે છે ઠંડુ થાય જેવું હલાય હલાય કરી દેખાય નહીં સહન કરી લે એટલે ઠંડુ થાય જેવું સહન કરેલો શબ્દ પેલા અજ્ઞાનતા માં આવ્યો અહીં સહન ના કરવાનું જોઈ કરી જોઈ રહેવાનું કે આ શું છે નીવડવાઈ જાય એટલે બસ 48 કલાક થાય એવું કશું જેટલું વધારે પૂછાય એટલું જલ્દી ભવિષ્ય આવી જાય એવું બધું ગોલ થઈ જાય ભાઈ ગુજરાત વધારે આવ્યું હોય લોકો આમ દેખાય ને બાયનો વ્યવહાર છે બહારનો વ્યવહાર પછી શુદ્ધ જ થતો થાય દાદા કે ને કે સુખ આપો તો સુખ મળે એટલે આપણે પછી ભાવના જતી રહી કોઈને દુઃખ આપવાની લોકો એવું કે ચા સુખ તો નહીં મુકુદા કે જુએ લોકો ચા સુખ તો છે નહીં છે કે નહીં ઉડ્યા કરે લોકો આવું બધું જુએ નહીં જોવાનું ત્યાં હા કોઈ પણ આમ પ્રસંગ બને ને તો એનું પેલું એટલે સામે આમ કર્યું તેમ કર્યું મને આમ કેમ કીધું તેમ કેમ એ બધામાં સૌથી મૂળ હોય ને કે જ્યાંથી પેલું શરૂ થાય પેલા ટચ થાય અને પછી આખું તોફાન ઉભું થાય તો આ જાગૃતિ થી પેલું મૂળ છૂટો પડે છે એટલે આખું આ સમી જાય તરત જ સંસાર બંધ થઈ જાય છે દોષ જ ભરાઈ જાય ને પોતાને પાસે આવી જાય ને દોષ બિચારો ફરતો હતો પોતાની પાસે આવી જાય ને પણ તે ફક્ત માન્યતાની ભૂલ ના લીધે ઉભું થતું હતું બધું ખાલી માન્યતા બુદ્ધિ માન્યતા સમજે જબરજસ્ત હું તરત જ એને નિવડ આવી ગયો ને કોઈની ભૂલ ના દેખાય ચાલી ગયું મોક્ષ માં ખરેખર 100% સિક્કો લાગ્યો કોઈ પણ સંજોગોમાં છે જ નહીં તેની કરવી એ ગુણ જ છે ને છે જ નહીં કોઈની ભૂલ પેલું વાક્ય છે ને એટલે કોઈ જીવ કોઈનામાં કિંચિત માત્ર ડખો ડખલ કરી શકે જ નહીં અને આ ડખો ડખલ સામો કરતા હોય છે એ પોતાની પોતાનો પરિણામ પાછું આવે પોતાના હિસાબ છે બધા આ વાક્ય બહુ જ આ વાક્ય એટલું બધું કામ લાગે છે કે એટલે નિમિત્ત સુધી તો જાય જ નહીં દ્રષ્ટિ એમ નિમિત્ત સુધી ઊંધું જાય જ નહીં મુંબઈ પછી પત્ર પડે ત્યારે તો કોઈ દખો નહીં કરતો મોય ફરતો નહીં અરે પડવા નથી પડે આપડે ભાગ્ય છે ને ત્યાં એ મૂળ ખરી કરે અહીં જીવન દેખાય એટલે ભાગ્ય નહીં એને માર્યો કે ભાઈ નાના જીવન છે નહીં જીવન તો આવું કરે નહીં જીવન તો આવું કરે એવું જ નથી જીવન હિતા એ જ જુએ પોતાના હિતાયત નું સાધન જોતો એને જીવન કહેવાય બરોબર અને હિતાયત ભગવાન એ ડુંગર કહેવાય બધા સચિદાન છે કે ઉપયોગ છે દુરુપયોગ ના થાય તો બહુ થઈ દુરુપયોગ ના થાય બરોબર ઉપયોગ ઓછો રે અને દુરુપયોગ તમારા દોષ જોયો તો દુરુપયોગ મોટો જોયો એવું તો એને અટકી ગયો ને ઘરે ભાગે અટકી ગયો ને બુદ્ધિ તો એ જ અવળું દેખાવા દેખાવા કર્યા જ કર્યા એવું હું થયા જ કરે ભાઈ તો બુદ્ધિ એક સરખું અવળું દેખાવા દેખાડ કર્યા જ કરે એ તો કર્યા કરે આપડે એ બાજુ દ્રષ્ટિ નહીં કરવાની દ્રષ્ટિ હિંમત હવે કરવાની કીરે ભાઈ હવે દેખાય છે એમ કરવાનું બુદ્ધિ પર કંટાળે તો ઉઠો મજા ન ઉઠે છે દિવડા કરું છું ને મજા ઉઠે છે મારે હમણાં છે નહીં તો પેલી દ્રષ્ટિ નહીં કરવાની નહીં તો દ્રષ્ટિ નહીં કરવાની હિંમત ના હોય તો દ્રષ્ટિ નહીં કરવાની અમે જે સોહા મિલા સાધુ સ્ત્રી જોઈને જતા જ નથી ને હિંમત હોય તારે હિંમત હોય છે કશો આવે પણ પણ એવું પણ બને છે એટલે જેમ સામે જતા જઈએ ને એમ વધારે ચકતું જાય પેલું ચગે એને બદલે બીજી બાજુ જોઈએ તો પેલું સમી જાય બીજી બાજુ એ ચગે પણ ચડતા જવાની શક્તિ હોય ને તો લાગે છે પછી કન્ટ્રોલેબલ થઈ ગયું છે કેટલા કેસ મારી પાસે તાત્કાલિક સારવાર માર્યો હોય કે ચાલો તાત્કાલિક સારવાર કેમાં જરૂર છે જે કેસ બગડી ગયેલા હું ક્યાં ચાલુ ઘણી વખત લોકો આવે મનમાં ઈચ્છા લઈને આવે એમની પણ બોલાય તો તમારે તમને તો ખબર પડી જાય ને આ કારણે જ આવેલો છે એટલે છે કે ઘણી વખત લોકો આવે એટલે કાયમ જ એમ કે ઈચ્છા લઈને આવે પણ કશું બોલે નઈ પણ આપને તો ખબર પડી જાય ને શું ઈચ્છા થી આવે છે બધું ખબર પડે બે બે અડજસ્ટમેન્ટ બહુ ના થતું હોય તો આ દુરુપયોગ નું અડજસ્ટમેન્ટ ના થતું બહુ થઈ ગયું ઘણું થઈ ગયું ખબર જગત આખું દુરુપયોગ જ કરી છે બસ ના દેખાવો છે આ દુનિયા કોઈ મચ્છર ગયો મચ્છર નો દોષ નથી આપણો દોષ આપણો જગત આ જગ્યાએ કેમ કર્યો અને આ ટાઈમે કેમ કર્યું ઉભું થતું હતું આવડું તો આમ ગભરામણ થતી હતી હવે તો શક્તિ બહુ વધી ગઈ છે આમ જોવાની સારું કહેવાય આ સત્સંગ કરવાનું ફળ મળ્યું તને જેમ તો પડી ગયા છે ને હવે 15-18 મહિના મહિનો છે આપડે શું દેખાય કોમ્પિટિશન કઈ નહીં બચાય આ ભાઈ ને એવા પણ દેખાય મને શબ્દ ના હોય મને શબ્દ આ ભાઈ ને કાઢી મેળવે કોમ્પિટિશન મને ની માન્યતા જ બહુ હેરાન કરતી હોય છે આ તો એને કાઢી દેલો શબ્દોની માન્યતા મારી નાખે એમાં મને કહ્યું અથવા મને આવું કરે છે એટલે તરત જ આખું ફરી વળે બધું વાતાવરણ આપડે વિજ્ઞાન બહુ ઊંચી જતું અક્રમ વિજ્ઞાન અને મને આવું કહ્યું એની ઉપર પાછું જુદું રહી શકે એટલું બધું છે અસર ની ઉપર જાગૃતિ રાખે મારી કોણ બુદ્ધિ પકડી ગઈ મારી અને મને તારી મળ્યો સ્વતંત્ર કર્યા ત્યાં ભગવાન ભાઈ સાહેબ આ મારી કોણ બુદ્ધિ તારી ગયા તે પૂરા કરી શકે ઠીક છે પૂરા કરી લોકો કેવા આવે તમારી કાન પેટી જાલી તમને કાઢી મૂક્યા ના તો ભગવાન કેમ પૂરા કહ્યા તો આ આવું એટલે કાનપટ્ટી ચાલે તે ઘડીએ મન ની પેલી શરૂઆત થાય છે, મન ની બુવા પણ શરૂઆત થાય છે, મન ની બીજા કોઈ. અને પછી મને બુદ્ધિ દે સપા દે ખડકા દે શું સમજે એના મનમાં સમજો બાબા બરોબર માર ખાઈ પછી ફરી માર ખાવ એને કદું મેળવેલા કોની કાનપટ્ટી કોણ આપડે કાનની કાનપટ્ટી પછી એટલે મન મન અને બુદ્ધિ એ ફરી વળે તો એટલે પોતે ગુચાય છે કેવી રીતે આમાં પોતે એમાં કઈ રીતે ગુચાઈ જાય પછી ના એ પોતા ઉપર જ ફરી વળે આપણને કરે શું સમજે એટલે ભાઈ ભાવે અડચણ કોશિશ કરે ને લાગે શરૂઆત પોતાનાથી નથી હોતી આ મન થી શરૂ થાય છે આ તો મને બુદ્ધિ બે ભેગી થઈ મન અને બુદ્ધિ ભેગા છે બુદ્ધિ હોય તો અહંકાર હોય પછી એટલે અહંકાર હોય છે ચિત્ત જુદું રહે ચિત્ત જુદું હોય શકે તો આમાં પેલી અસર નથી અડવા દેતું એમાં પેલું થાય ને કે હવે કાન ની કાનપટ્ટી આપણી શાની કાનપટ્ટી એવું કોણ બતાવે પછી આ અસર ફરી ના હોય એની માટે કોણ ઉભું હોય છે પછી અહંકાર થી પણ પ્રજ્ઞા જુદી અહંકાર થી જુદી પ્રજ્ઞા અહંકાર છે અને અહંકાર પેલું એને અસર આટલી બધી થઈ જાય ત્યાં સુધી અહંકાર છે અને પ્રજ્ઞા પછી જુદી રહીને એ નિવેડો લાવે છે ભગવાન કહે ને ન્યાયાધીશ કહે ને કે તમારી કાનપટ્ટી હોય તો ટાઈટલ ટાઈટલ લાવો કે છે માલકી પાસે ટાઈટલ જોઈએ ને તો ટાઈટલ કઈક લઈએ જાય તો ખોટા ફેરી પડ્યા કે છે તું કઈક માર બહાર છતાં હતા કાનપટ્ટી જયારે તો પાછું આ જ્ઞાન જાય ને પણ પાછું તે કુદાકુદ કરે ને તું કુદાકત નહી કરતો એ કમલેશ કરે છે ત્યારે આપડે જોડું છે જ્યાં પછી એમ થઈ જાય કે હું આ ખાલી હું મને ભરે પર આવી એવું રહેશે આપણી કુદાકુદ ન હોય એવું આપણી કુદાકુદ ન હોય એવું રહેશે એવું જ હોય કમલેશ કુદાકુદ કરતું તેને પછી આપડે આ જ જઈએ હું છું ભાઈ એવી જગ્યાએ આમ છે એ નહીં મારવાનું એ તો ચાલો પડી ગયો હોય ત્યાં કરવાનું નથી ના ફેલ થયો કામ લાગી ગયા એ એ ના કામ લાગ્યું એ ફેલ થવું કે પાસ થવું એ કામ નું નથી ત્યાં હું તો આ ભણ ભણ્યા કરતો છું ભણતો નતો પોહાય કેવી રીતે શાંતિ થાય પોહાય કેવી રીતે કરી યાર અશાંતિ થાય એટલે એ પેલું અશાંતિ દૂર કરી એનું અપાય કરો છે ને રૂપિયા કરો તો અશાંતિ તો કરી પાંચ કરો અશાંતિ ના થાય નઈ સમજી જાય નઈ સ્ત્રી હોય તો અશાંતિ વધારે થાય કે એક સ્ત્રી હોય તો એક પરિણામ ને પોતાનું માને તો દુઃખ ઉભું થાય છે આવડી મોટી જીવંત વસ્તુ ને પેલો આ પેલું જ કહો છો, આ ભાઈ નું હું ધણું છું એ બીજી રોંગ બિલીફ છે.